श्री पद्म पुराण पातालखंड अध्याय 46। वैशाख मास में स्नान तर्पण अने श्री माधव पूजन की विधि अने महिमा। अम्बरीशे पूछ्यु, मुने वैशाख मासना व्रतनु शू विधान छे? आमा कई तपस्यानु अनुष्ठान करवू पड़े छे? दान में शू आपवानु होय छे? स्नान कई रीते करवामां आवे छे अने कई रीते भगवान केशवनी पूजा करवामां आवे छे? ब्रह्मर्षि, तमे श्री हरिना प्रिय भक्त तथा सर्वज्ञ छो, तेथी कृपा करीने मने आ बधी वात जणावो। नारदजीए कह्युं, साधु श्रेष्ठ सांभळो, वैशाख मासमां ज्यारे सूर्य मेष राशि पर चाल्य जाए त्यारे कोई मोटी नदीमां, नदीरूपी तीर्थमां, सरोवरमां, झरणामां, देवकुंडमां, स्वतः बनेला कोईपण जळाशयमां, वाव अथवा कुवा वगैरे पर जईने नियमपूर्वक भगवान श्री विष्णुनु स्मरण करता रहीने स्नान करवू जोईए। यथा ते माधवो मासो वल्लभो मधुसूदन, प्रातः स्नानेन ते प्रातः स्नानेन मे तस्मिन् फलदः पापः भवः। 89मा अध्यायनो 11मो श्लोक। मधुसूदन, माधव, वैशाख मास तमने वधारे प्रिय छे, तेथी એમાં પ્રાતઃ સ્નાન કરવાથી તમે શાસ્ત્રોક્ત ફળ આપવાવાળા થાઓ અને મારા પાપોનો નાશ કરો। આ પ્રમાણે કહીને મૌન ભાવે તે તીર્થના કિનારે પોતાના બંને પગ ધોઈ લેવા, પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતા રહીને વિધિપૂર્વક સ્નાન કરો। સ્નાનની વિધિ આ પ્રમાણે છે। વિદ્વાન પુરુષે મૂળ મંત્ર બોલીને તીર્થની કલ્પના કરી લેવી જોઈએ। ઓમ નમો નારાયણાય મંત્ર જ મૂળ મંત્ર છે। પ્રથમ હાથમાં દર્ભ લઈને વિધિપૂર્વક આચમન કરવું તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બહાર અંદરથી પવિત્ર રહેવું। પછી ચાર હાથનું ચોકોણ મંડળ બનાવીને તેમાં નીચેના મંત્રો દ્વારા ભગવતી શ્રી ગંગાજીનું આહવાન કરવું। વિષ્ણુ પાદ પ્રસૂતાસી વૈષ્ણવી વિષ્ણુ દેવતા, ત્રાહી નસ્તવેન સમસ્તસ્માદાજ જન્મ મરણાંતિકાત, તિસ્ત્ર કોટયો અર્ધ કોટી ચ તીર્થાનામ વાયુર્બ્રવિત, દિવી ભવ્યનંતરિક્ષે ચ તાનિ તે સંતિ જાહ્નવી, નંદિનીતિ ચ તે નામ દેવેષુ નલિનીતિ ચ દક્ષા પૃથ્વી વેદ ગંગા વિશ્વકાયા શિવામૃતા, વિદ્યાધરી મહાદેવી તથા લોક પ્રસાદિની, ક્ષેમ કરી જાહ્નવી ચ શાંતા શાંતિ પ્રદાયની। 89મા અધ્યાયના 15-19 શ્લોક સંખ્યા। ગંગે, તમે ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયા છો, શ્રી વિષ્ણુ જ તમારા દેવતા છે, તેથી તમને વૈષ્ણવી કહે છે। દેવી, તમે જન્મથી મૃત્યુ સુધી સમસ્ત પાપોથી મારી રક્ષા કરો। સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષ કુલ 3.5 કરોડ તીર્થ છે એવું વાયુદેવતાનું કથન છે। એવું વાયુદેવતાનું કથન છે માતા જાનવી, કે બધા તીર્થો તમારામાં હયાત છે। દેવલોકમાં તમારું નામ નંદિની અને નલિની છે। આ નામો સિવાય દક્ષા, પૃથ્વી, વેદ ગંગા, વિશ્વકાયા, શિવા, અમૃતા, વિદ્યાધરી, મહાદેવી, લોક પ્રસાદીની, ક્ષેમ કરી, જાનવી, શાંતા અને શાંતિ પ્રદાયની વગેરે તમારા અનેક નામ છે। સ્નાન સમયે આ પવિત્ર નામોનું કીર્તન કરવું જોઈએ, એનાથી ત્રિપથગામીની ભગવતી ગંગા ઉપસ્થિત થઈ જાય છે। 7 વાર ઉપયુક્ત નામોના જપ કરીને સંપુટના આકારમાં બંને હાથ જોડીને તેમાં જળ લઈને 4, 6 અથવા 7 વાર મસ્તક પર છાંટવું। આ પ્રમાણે સ્નાન કરીને પૂર્વવત માટીને પણ વિધિવત આમંત્રિત કરવી અને તેને શરીર પર લગાવીને નહાઈ લેવું। મૃતિકા એટલે કે માટીને અભિમંત્રિત કરવાનો મંત્ર આ પ્રમાણે છે। અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે, મૃતિકે હર મે પાપમ યન્મયા દૃષ્ટુતમ કૃતમ, ઉદ્ધૃતાસી વરાહેણ કૃષ્ણેન સતબાહુના, નમસ્તે સર્વલોકાનામ પ્રભાવ આરણી આરણી સુવ્રતે। 89 અધ્યાયના 22-23 શ્લોક સંખ્યા. વસુંધરે તમારી ઉપર અશ્વ અને રથ ચલાવી શકીએ છીએ. ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તમને એક પગમાં માપી હતી. મૃતકે, મેં જે બુરા કર્મ કર્યા હોય મારા તે બધા પાપોને તમે હરી લો. દેવી, સેંકડો ભુજાઓ વાળા ભગવાન શ્રી વિષ્ણુએ વારાહનું રૂપ ધારણ કરીને તમને જળમાંથી બહાર કાઢ્યા હતા. તમે સંપૂર્ણ લોકોની ઉત્પત્તિને માટે અરણી જેવા છો. અર્થાત જેમ અરણી કાષ્ટમાં અગ્નિ પ્રગટ કરે છે એ જ પ્રમાણે તમારાથી સંપૂર્ણ લોક ઉત્પન્ન થાય છે. સુવ્રત, તમને મારા નમસ્કાર છે. આ પ્રમાણે સ્નાન કર્યા પછી વિધિપૂર્વક આચમન કરીને જળમાંથી બહાર આવવું અને બે શુદ્ધ વસ્ત્ર ધોતિયું અને ઉપવસ્ત્ર ધારણ કરવું. ત્યાર પછી ત્રિલોકને તૃપ્ત કરવા માટે તર્પણ કરવું. સર્વપ્રથમ શ્રી બ્રહ્માનું તર્પણ કરવું, પછી શ્રી વિષ્ણુ, શ્રી રુદ્ર અને પ્રજાપતિનું, ત્યાર પછી દેવતા, યક્ષ, નાગ, ગંધર્વ, અપ્સરા, અસુરગણ, ક્રૂર, સર્પ, ગરુડ, વૃક્ષ, જીવ જંતુ, પક્ષી, વિદ્યાધર, મેઘ, આકાશચારી જીવ, નિરાધાર જીવ, પાપી જીવ તથા ધર્મપરાયણ જીવોને તૃપ્ત કરવા માટે હું તમને જળ અર્પણ કરું છું. આમ કહીને તે જલાંજલિ આપવી, દેવતાનું તર્પણ કરતા યજ્ઞોપવિતને ડાબા ખભા પર રાખવી, ત્યાર પછી તેને ગળામાં માળાની જેમ કરી લેવી અને દિવ્ય મુનિઓ, ઋષિપુત્રો તથા ઋષિઓનું ભક્તિપૂર્વક તર્પણ કરવું. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ દિવ્ય મનુષ્ય છે. કપિલ, આસુરી, બોઢુ અને પંચશિખા મુખ્ય ઋષિપુત્ર છે. એ બધા મારા આપેલા જળથી તૃપ્ત થાવ. આમ કહીને તેમને જળ આપવું. એ જ પ્રમાણે મરીચી, અત્રી, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, પ્રચેતા, વશિષ્ઠ, નારદ તથા અન્ય દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓનો અક્ષત સહિત જળ દ્વારા તર્પણ કરો. આ પ્રમાણે તર્પણ, ઋષિ તર્પણ કર્યા પછી યજ્ઞોપવિતને જમણા ખભા પર કરીને ડાબા ઘૂંટણને જમીન પર ટેકવીને બેસવું. પછી અગ્નિસ્વાત, સૌમ્ય, હવિષ્યાન, ઉષ્મપ, કવ્યવાટ, અનલ, બહિષદ, પિતા, પિતામહ વગેરે તથા માતા મહ વગેરે બધા લોકોનું વિધિવત તર્પણ કરીને નીચેનો મંત્ર બોલવું. યે બાંધવાહા બાંધવા યે અન્ય જન્મની બાંધવાહા તે તૃપ્તિ મખિલા યાંતુ યે અપ્યસ્મતો યકાંડ ક્ષીણ. 89માં અધ્યાયના 35મો શ્લોક. જે લોકો મારા બાંધવ ન હોય, જે મારા બાંધવ હોય તથા જે બીજા કોઈ જન્મમાં મારા બાંધવ રહ્યા હોય, જે બધા મારા આપેલા જળથી તૃપ્ત, તે બધા મારા આપેલા જળથી તૃપ્ત થાય, તેમના સિવાય બીજા પણ જે કોઈ પ્રાણી મારી પાસેથી જળની અભિલાષા રાખતા હોય તેઓ પણ તૃપ્ત થાય. આમ કહીને તેમની તૃપ્તિના ઉદ્દેશ્યથી પાણી છોડવું જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરીને પોતાની આગળ કમળની આકૃતિ બનાવી અને સૂર્યદેવના નામોનું ઉચ્ચારણ કરતા રહીને અક્ષત, ફૂલ, લાલ, ચંદન અને જળ દ્વારા તેમને યત્નપૂર્વક અર્ધ્ય આપવું. અર્ધ્યદાનનો મંત્ર આ પ્રમાણે છે. નમસ્તે વિશ્વરૂપાય, નમસ્તે બ્રહ્મરૂપિણે, સહસ્ત્રસ્મે નિત્યં નમસ્તે સર્વતેજસે, નમસ્તે રુદ્રવપુષે, નમસ્તે ભક્તવત્સલ પદ્મનાભ, નમસ્તે અસ્તુ કુંડલાદ્ર અંગદભૂષિત, નમસ્તે સર્વલોકાનાં સુપ્તાનામ ઉપબોધન, સુકૃતમ દુષ્કૃતમ ચૈવ સર્વમ પશ્યસિ સર્વદા, સત્યદેવ નમસ્તે અસ્તુ પ્રસિદ્ધ મમ ભાસ્કર, દિવાકર નમસ્તે અસ્તુ પ્રભાકર નમો અસ્તુ તે. 89માં અધ્યાયના 37-41 શ્લોક સંખ્યા. ભગવાન સૂર્ય, તમે વિશ્વરૂપ અને બ્રહ્મરૂપ છો, એ બંને રૂપોમાં તમને નમસ્કાર છે. તમે સહસ્ત્ર કિરણોથી સુશોભિત અને સર્વના તેજ રૂપ છો, તમને નમસ્કાર છે. ભક્ત વત્સલ રુદ્ર રૂપધારી પરમેશ્વર, તમને વારંવાર નમસ્કાર છે. કુંડળ અને અંગદ, બાજુબંધ વગેરે આભૂષણોથી વિભૂષિત પદ્મનાભ, તમને નમસ્કાર છે. ભગવાન, તમે સુઈ ગયેલા બધા લોકોને જગાડનારા છો, તમને મારા પ્રણામ છે. તમે સદા સર્વના પાપ પુણ્યના સાક્ષી છો. સત્યદેવ, તમને નમસ્કાર છે. ભાસ્કર, મારા પર પ્રસન્ન થાઓ. દિવાકર, તમને નમસ્કાર, મારા પર પ્રસન્ન થાઓ. દિવાકર તમને નમસ્કાર છે, પ્રભાકર તમને નમસ્કાર છે. આ પ્રમાણે સૂર્યદેવને નમસ્કાર કરીને 7 વાર તેમની પ્રદક્ષિણા કરવી, પછી ક્ષિતિજ, પછી દ્વિજ ગાય અને સુવર્ણનો સ્પર્શ કરીને પોતાના ઘરમાં જવું. ત્યાં આશ્રમવાસી અતિથિઓનો સત્કાર તથા ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. રાજન ઘરમાં પ્રથમ ભક્તિપૂર્વક જીતેન્દ્રિય ભાવથી ભગવાન ગોવિંદની વિધિવત પૂજા કરવી જોઈએ. ખાસ કરીને વૈશાખ માસમાં જે શ્રી મધુસૂદનનું પૂજન કરે છે, તેના દ્વારા પૂરા 1 વર્ષ સુધી શ્રી માધવની પૂજા સંપન્ન થઈ જાય છે. વૈશાખ માસ આવે ત્યારે, જ્યારે સૂર્યદેવ મેષ રાશિ પર સ્થિત હોય ત્યારે શ્રી કેશવની પ્રસન્નતા માટે તેમના વ્રતોનો સંચય કરવો જોઈએ. પોતાના અભિષ્ટની સિદ્ધિ માટે અન્ન, જળ, ખાંડ, ગાય તથા તલની ગાય વગેરેનું દાન કરવું જોઈએ. આવા કાર્યમાં પૈસાનો લોભ યોગ્ય નથી. જે સંપૂર્ણ વૈશાખમાં દરરોજ સવારે સ્નાન, જપ તથા અવિશ્ય ભોજન જીતેન્દ્રિય રહીને કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે વૈશાખ માસમાં આળસ છોડીને દિવસમાં 1 વાર ભોજન, નક્ત વ્રત, માત્ર રાત્રે 1 વાર ભોજન અથવા અયાચિત વ્રત, માગ્યા વિના મળેલા અન્નનું 1 વાર ભોજન કરે છે, તે પોતાની સંપૂર્ણ અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે. વૈશાખ માસમાં દરરોજ 2 વાર નદીમાં સ્નાન, અવિષ્યનું ભોજન, બ્રહ્મચર્યનું પાલન, જમીન પર શયન, નિયમોનું પાલન, વ્રત, દાન, જપ, હોમ અને ભગવાન મધુસૂદનની પૂજા, બધા નિયમ હજારો વર્ષોના ભયંકર પાપોને પણ હરી લે છે. જેમ ભગવાન માધવ ધ્યાન કરવાથી સર્વ પાપ નષ્ટ કરી દે છે, તે જ પ્રમાણે નિયમપૂર્વક કરેલું માધવ માસનું સ્નાન પણ સમસ્ત પાપોને દૂર કરે છે. દરરોજ તીર્થ સ્નાન, તલ દ્વારા પિત્રોનું તર્પણ, ધર્મઘટ વગેરેનું દાન અને શ્રી મધુસૂદનનું પૂજન આ ભગવાનને સંતોષ આપનારા છે. વૈશાખ માસમાં આનું પાલન અવશ્ય કરવું જોઈએ. વૈશાખમાં તલ, જળ, સોનું, અન્ન, ખાંડ, વસ્ત્ર, ગાય, જોડા, છત્રી, કમળ અથવા શંખ તથા ઘડો એટલે કુંભ આ વસ્તુઓનું બ્રાહ્મણને દાન કરવું. ત્રણે સંધ્યાઓ સમયે એકાગ્રતાથી વિમળ સ્વરૂપ સાક્ષાત ભગવતી લક્ષ્મી સાથે પરમેશ્વર શ્રી વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. ઋતુકાળના ફૂલ ફળથી શ્રી હરિનું પૂજન કર્યા બાદ યથાશક્તિ બ્રાહ્મણોને પૂજન કરવું જોઈએ. પાખંડીઓ સાથે વાતચીત કરવી નહીં. જે ફૂલો દ્વારા વિધિવત અર્ચન કરીને શ્રી મધુસૂદનની આરાધના કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. શ્રી નારદજી કહે છે, રાજેન્દ્ર સાંભળો, હું સંક્ષેપમાં માધવના પૂજનની વિધિ બતાવી રહ્યો છું. મહારાજ, જેનો ક્યાંય અંત નથી, જે અનંત અને અપાર છે, તે ભગવાન અનંતની પૂજા વિધિનો પણ અંત નથી. શ્રી વિષ્ણુનું પૂજન 3 પ્રકારે થાય છે, વૈદિક, તાંત્રિક અને મિશ્ર. ત્રણેયના વિધિ વિધાનથી શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. વૈદિક અને મિશ્ર પૂજનની વિધિ બ્રાહ્મણ વગેરે ત્રણેય વર્ણોને માટે છે, પરંતુ તાંત્રિક પૂજન વિષ્ણુ ભક્ત શુદ્રને માટે પણ વિહિત છે. સાધક પુરુષ માટે ઉચિત છે કે તેણે શાસ્ત્રોક્ત વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તે બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને શ્રી વિષ્ણુનું વિધિવત પૂજન કરે. ભગવાનની પ્રતિમા 8 પ્રકારની માનવામાં આવી છે. પથ્થરની, ધાતુની, લોઢાની, માટીની, ચિત્રરૂપે રેતીની, મનોમય તથા મણીની. આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા સ્થાપના 2 પ્રકારની હોય છે, એક ચલ પ્રતિષ્ઠા અને બીજી અચલ પ્રતિષ્ઠા. રાજન ભક્ત પુરુષે તેને જે કાંઈ પણ સામગ્રી પ્રાપ્ત થાય તેનાથી ભક્તિભાવ સાથે પૂજન કરવું જોઈએ. પ્રતિમા પૂજનમાં સ્નાન અને અલંકાર જરૂરી છે. અર્થાત ભગવાનના વિગ્રહને સ્નાન કરાવીને પુષ્પ વગેરેથી શૃંગાર કરવા એ મુખ્ય સેવા છે. શ્રી કૃષ્ણમાં ભક્તિ રાખનાર મનુષ્ય જો ભગવાનને માત્ર જળ અર્પણ કરે તો પણ તેમની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છે. પછી જો તે ગંધ, ધૂપ, પુષ્પ, દીપ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરે છે, તેના માટે તો કહેવાનું જ શું. પવિત્રતાપૂર્વક પૂજનની બધી સામગ્રી એકત્રિત કરીને દર્ભનું તેનો અગ્રભાગ પૂર્વ તરફ રહે તે રીતે આસન પાથરીને તેના પર બેસવું. પૂજન કરનારનું મુખ ઉત્તર દિશા તરફ અથવા પ્રતિમાની સામે હોય. પછી પાદ્ય અર્ધ્ય સ્નાન વગેરે ઉપચારોથી પૂજા કરવી, ત્યાર પછી વચલી આંગળી વડે કેસરથી સુશોભિત અષ્ટદળ કમળ બનાવવું અને તેના પર શ્રી હરિ માટે આસન મૂકવું, ત્યાર પછી ચંદન ખસ કપૂર કેસર વગેરેના સુવાસિત જળ દ્વારા મંત્રોચ્ચારથી શ્રી હરિને સ્નાન કરાવવું, વૈભવ હોય તો દરરોજ આ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, સ્વર્ણ ધર્મ નામના અનુવાહક મહાપુરુષ વિદ્યા સહસ્ત્ર શિરસા વગેરે પુરુષ સુક્ત તથા સામ વેદોક્ત નિરાજના મંત્રો દ્વારા શ્રી હરિને સ્નાન કરાવવું, ત્યાર પછી વિષ્ણુ ભક્ત પુરુષ વસ્ત્ર યજ્ઞોપવિત આભૂષણ હાર ગંધ તથા અનુલેપન દ્વારા પ્રેમપૂર્વક ભગવાનના યથાયોગ્ય શૃંગાર કરે, પૂજારી માટે ઉચિત છે કે તે શ્રદ્ધાપૂર્વક પાદ્ય આચમનીય ગંધ પુષ્પ અક્ષત તથા ધૂપ વગેરે ઉપહાર અર્પણ કરે, ત્યાર પછી ગોળ ખીર ઘી પૂરી માલપુઆ લાડુ દૂધ અને દહીં વગેરે વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવા, પર્વના અવસરોમાં અંગરાંગ લગાવવું દર્પણ દેખાડવું અભિષેક કરવો અન્ન વગેરેના બનેલા પદાર્થોનો ભોગ ધરાવવો કીર્તન કરતા રહીને નૃત્ય કરવું અને ગીત ગાવા વગેરે સેવાઓ પણ કરવી જોઈએ, સંભવ હોય તો દરરોજ આવી જ વ્યવસ્થા રાખવી જોઈએ, પૂજન પછી આ પ્રમાણે ધ્યાન કરવું, ભગવાન શ્રી વિષ્ણુનો શ્રી વિગ્રહ શ્યામ વર્ણ અને તપાવેલા જાંબુ નદના સુવર્ણ જેવું તેજસ્વી છે, ભગવાનની શંખ ચક્ર ગદા અને પદ્મથી શોભતી ચાર ભુજાઓ છે, તેમની આકૃતિ શાંત છે, તેમનું વસ્ત્ર કમળના કેસર જેવું પીળા રંગનું છે, તેમણે મસ્તક પર કિરીટ બંને હાથમાં કડા ગળામાં યજ્ઞોપવિત તથા આંગળીઓમાં અંગૂઠીઓ ધારણ કરેલી છે, તેમના વૃક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન છે, કૌસ્તુભ મણિ તેમની શોભા વધારી રહ્યો છે તથા તેમણે વનમાળા ધારણ કરેલી છે, આ પ્રમાણે ધ્યાન કરતા રહીને પૂજન સમાપ્ત કરીને ઘીમાં બોળેલી સમિધાઓ તથા અવિષ્ય દ્વારા અગ્નિમાં હવન કરવો, આજ્ય ભાગ તથા આધાર નામની આહુતિઓ આપ્યા પછી ઘી સાથે અવિષ્યનો હોમ કરવો, ત્યાર પછી ફરી ભગવાનનું પૂજન કરીને તેમને પ્રણામ કરવા અને પાર્ષદોને નિવેદ્ય અર્પણ કરવું, ત્યાર પછી મુખ શુદ્ધિને માટે સુગંધિત દ્રવ્યોથી યુક્ત તાંબુલ અર્પણ કરવું જોઈએ, પછી નાના મોટા પૌરાણિક તથા અર્વાચીન સ્તોત્રો દ્વારા ભગવાનની સ્તુતિ કરીને ભગવાન પ્રસિદ્ધ ભગવાન પ્રસન્ન થાઓ આમ કહીને દરરોજ દંડવત પ્રણામ કરવા, પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં મૂકીને બંને ભુજાઓને લંબાવીને પરસ્પર મિલાવીને આ પ્રમાણે કહેવું, પરમેશ્વર અમૃત્ય રૂપી ગ્રહ તથા સમુદ્રથી ભયભીત થઈને તમારા શરણમાં આવ્યો છું, તમે મારી રક્ષા કરો, ત્યાર પછી ભગવાનને અર્પણ કરેલી પ્રસાદી માળાને આદરપૂર્વક માથે ચડાવવી તથા જો મૂર્તિ વિસર્જન કરવા યોગ્ય હોય તો તેનું વિસર્જન પણ કરવું, ઈશ્વરીય જ્યોતિને આત્મજ્યોતિમાં સ્થાપિત કરવી, પ્રતિમા વગેરેમાં જ્યાં ભગવાનના ચરણ હોય ત્યાં શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જોઈએ તથા મનમાં એવો વિશ્વાસ રાખવો જોઈએ કે જે સંપૂર્ણ ભૂતોમાં તથા મારા આત્મામાં પણ રમી રહ્યા છે તે પણ સર્વાત્મા પરમેશ્વર આ મૂર્તિમાં બિરાજમાન છે, આ પ્રમાણે વૈદિક તથા તાંત્રિક ક્રિયા યોગના માર્ગથી જે ભગવાનની પૂજા કરે છે તે બધી રીતે અભિષ્ટ સિદ્ધિને પ્રાપ્ત થાય છે, શ્રી વિષ્ણુ પ્રતિમાની સ્થાપના કરીને તેના માટે સુદૃઢ મંદિર બનાવડાવવું જોઈએ તથા પૂજા વગેરેની સુવ્યવસ્થા માટે સુંદર બગીચો પણ ઉછેરવો જોઈએ, મોટા મોટા પર્વો પર તથા દરરોજ પૂજા કાર્ય સારી રીતે થતું રહે તેના માટે સ્થાયી વ્યવસ્થા કરી દેવી જોઈએ, આમ કરનાર મનુષ્યને સાયુજ્ય મુક્તિ મળે છે, ભગવાનની મૂર્તિની સ્થાપના કરનાર સાર્વભૌમ એટલે સમ્રાટના પદને મંદિર બનાવવાથી ત્રણ લોકના રાજ્યને પૂજા વગેરેની વ્યવસ્થા કરવાથી બ્રહ્મલોકને તથા ત્રણેય કાર્યોના અનુષ્ઠાનથી મનુષ્ય ભગવત સાયુજ્યને પ્રાપ્ત થાય છે, માત્ર અશ્વમેઘ યજ્ઞ કરવાથી કોઈને ભક્તિયોગની પ્રાપ્તિ થતી નથી, ભક્તિયોગને તો તે જ પ્રાપ્ત કરે છે જે પૂર્વોક્ત રીતે દરરોજ શ્રી હરિની પૂજા કરે છે, રાજન તે જ શરીર શુભ કલ્યાણનું આ સાધક છે જે ભગવાન શ્રી વિષ્ણુને સાષ્ટાંગ પ્રણામ કરવાને કારણે ધૂળવાળું રહ્યું છે, નેત્ર પણ તે જ બહુ સુંદર અને તપોશક્તિથી સંપન્ન છે, જેમના દ્વારા શ્રી હરિના દર્શન થાય છે તે જ બુદ્ધિ નિર્મળ અને ચંદ્રમા તથા શંખ જેવી ઉજ્જવળ છે જે સદા શ્રી લક્ષ્મીપતિના ચિંતનમાં સંલગ્ન રહે છે તથા તે જ જીભ મધુભાષિણી છે જે વારંવાર ભગવાન નારાયણનું સ્તવન કર્યા કરે છે, યત કૃષ્ણ પ્રણિપાત ધૂલી ધવલમ તદ તદ્દસ્મા તદ્દચ્છુભમ નેત્રે ચે તપસો જૃતે સુરુચિરે યાભ્યામ હરિ દૃશ્યતે સાબુર્ધિર વિમલેન્દુ શંખ ધવલા યા માધવ વ્યાપિની સા જીવહા મૃદુભાષિણી નૃપ મુહુર્યા સ્તૌતી સ્તૌતી નારાયણમ. નેવમા અધ્યાયનો 47મો શ્લોક. સ્ત્રી અને શુદ્રોએ પણ મૂળ મંત્ર દ્વારા શ્રીહરિની પૂજન શ્રીહરિનું પૂજન કરવું જોઈએ, તથા સામાન્ય વૈષ્ણવે પણ ગુરુએ બતાવેલી પદ્ધતિથી શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ. રાજા, આ બધો પ્રસંગ મેં તમને જણાવી દીધો. શ્રી માધવનું પૂજન પરમ પાવન છે. શ્રી વિશેષ રૂપે વૈશાખ માસમાં તમે આ પ્રમાણે પૂજન અવશ્ય કરજો. સુતજી કહે છે, મહર્ષિઓ આ પ્રમાણે પત્ની સહિત મંત્રવેતા મહારાજ અંબરીશને ઉપદેશ આપીને તેમના દ્વારા પૂજા ગ્રહણ કરીને વિદાય લઈને નારદજી વૈશાખ માસમાં ગંગા સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. સંસારમાં જેમનો પવિત્ર યશ ફેલાયેલો છે તે રાજા અંબરીશે પણ મુનિએ બતાવ્યા પ્રમાણે વૈશાખ માસની વિધિનું પુણ્ય બુદ્ધિ સાથે પત્ની સહિત પાલન કર્યું. અધ્યાય 46મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.